કાલે જેમ મેં તમને સમજાવ્યું માર્ક્સની માફક, કે માર્ક્સનો એ સિદ્ધાંત હતો કે એક ગિલાસ પાણી પીવા માટે બાલ્ટી ગલામાં બાંધવાની બેવકૂફી કોઈ દિવસે કરવી ન જોઈએ, એમ એક મનોરથ કરાવવા માટે હિંડોલાના ઠાકુરજીને ઘરમાં પધરાવવા ન જોઈએ, એવી તમારી મતિ થઈ ગઈ છે વિપરીત. જો ખરેખર તમને હિંડોલાનો મનોરથ થતો હોય, ખરેખર તમને ફૂલમંડળીનો મનોરથ થતો હોય, ખરેખર તમને કુંડવારાનો મનોરથ થતો હોય, તો તમે પાણીની માટલી ઘરમાં રાખો. બહાર પણ આપણે જઈએ છીએ તો આપણો બિસ્લરીની બોટલ લઈને જઈએ છીએ કે નથી જતા? એક ગિલાસ પાણી પીવા માટે બાલ્ટી ગલામાં ન લટકાવવી એ માર્ક્સનો સિદ્ધાંત છે, મહાપ્રભુનો સિદ્ધાંત નથી. મહાપ્રભુનો સિદ્ધાંત છે બ્રહ્મ ભાવાત તું ભક્તા નામ ગ્રહે એવ વિશિષ્યતે. તમારા ઘરમાં તમે પાણીની સગવડ કરી છે, તમારા ઘરમાં, અમારા કિશનગઢમાં એક કાલાનીજી છે, બહુ મજેદાર વાત કહે છે. એ અવારનવાર મને કહેતા હોય છે કે મહારાજ બહુ જમાનો વિપરીત આવી ગયો. મેં કેવી રીતે? જૂના જમાનામાં જમતા ઘરમાં અને ખર્ચું બહાર જતા, ગામની બહાર. આજે ખર્ચું ઘરમાં જાય છે ને જમવા રેસ્ટોરાંમાં જાય છે. જમાનો બહુ વિપરીત આવી. તમે જે હવેલીઓમાં જાઓ છો ને એ વિપરીત જમાનો છે. ખર્ચું બહાર જાઓ છો મલ કાઢવા. તમારું દ્રવ્યને મલ કહેવામાં આવ્યું છે. વાર્તા વાંચશો ને તો ખબર પડશે કે આ મલ આવી ગયો એને બહાર કાઢ. કોની વાર્તામાં છે? મલ કાઢવા તમે ઘે બહાર જાઓ છો. અમારામાં જમાનો વિપરીત નથી આવ્યો, હજી એ જ ચાલુ રહ્યા છે. જમવા તમે ઘરમાં છો જ્યાં તમે ઠાકુરજીને ભોગ ધરીને નથી લેતા. મંદિરથી મઠડી મોહનથાલ એ બધું લઈ આવો છો અને ઘરમાં જમો છો. ખરેખર જો તમારે જમાનો વિપરીત ના જો તમને લાગતો હોય તો તમારે પણ એમ વિપરીતતા કરવી જોઈએ ને. પણ તમે વિપરીત જમાનામાં પાછા વિપરીત થઈ ગયા. આવો તે કેવો પુષ્ટિમાર્ગ! આ પુષ્ટિમાર્ગ થઈ કેવી રીતે શકે? કંઈક લોચો થઈ ગયો છે, મોટો ધર્મ સંકટ ઊભો થઈ ગયો છે. બુંદી કે સેવ કે મનોહર કે મગધ કે મોહનથાલ કે શ્રી ધરીએ નેગ લાય કે ઘનશ્યામ પ્યારે પેડા બરફી બદામ પાક પેઠા પાક માવાધાર ગુંજા દેખ ખાય કે. તમને લલચાવવામાં આવે છે, આટલું બધું ખાશો ને પ્રસાદ ડાયાબિટીસ થઈ જશે, મરી જશો, આંધળા થઈ જશો. પ્રસાદનો ભાવ તમને નથી અને પ્રસાદ આજની તારીખમાં પચી શકે એવું નથી. લાઈફસ્ટાઈલ તેવી નથી રહી. આગ્રહ રાખો કે ઘરમાં તમે જે જમતા હો તે ઠાકુરજીને ભોગ ધરીને લો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદિભિ સમર્પ્ય એવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એ ભાવ તમારો હોવો જોઈએ તો આ ધર્મ સંકટ ટળી શકે. સરળતાથી ટલી શકે આ ધર્મ સંકટ. મહાપ્રભુજીનો બીજો વચન છે, આ બુદ્ધિ વાપરશો ને તો સમજમાં આવશે. વિપરીત બુદ્ધિ હશે તો નહીં સમજમાં આવે. વિદ્યા, વિદ્યા એટલે કઈ વિદ્યા? વિદ્યા એ જ વિદ્યા કે જેમાં આપણે મહાપ્રભુજીના ઉપદેશોનો અર્થ પ્રભુની તરફ લઈ જનારી જે વિદ્યા તે વિદ્યા, બાકી બધી તો અવિદ્યા. તમને તમારા માથા બિરાજતા પ્રભુ તરફ જે ન લઈ જતી હોય વિદ્યા તે વિદ્યા નથી, એ તો અવિદ્યા છે. તો ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ તમે શરણાગતિનો મુદ્દો હોય એમાંય તમારે ચકાસવાનું. જેમ આપણે બુખાર તાપ ચડ્યો કે નહીં ચડ્યો એનો થર્મામીટર હોય, એમ કોઈક કર્તવ્યને તમે તમારો ધર્મ માનતા હો તો એનું આ થર્મામીટર છે. યાદ રાખજો કે તમારે આ થર્મામીટર ઉપર પારો માપવો જોઈએ કે આ કર્તવ્ય તમને માફક આવી રહ્યો છે કે નહીં. માફક આવી રહ્યો હોય તો આ દશવિધ ધર્મ સહેજ રીતે આમાં નભશે તમારાથી, અને જો આ ન નભતા હોય અને આવું કરતાં તમને ક્યાંક ક્યાંક આ સામાન્ય ધર્મ લક્ષણનો બાધ કરવો પડતો હોય, મતલબ સાફ થઈ ગયો કે હશે કોઈકના માટે ધર્મ, તમારા માટે ધર્મ નથી. તેથી જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મે એવ સ્વધર્મ ભગવદ્ ધર્મોપી પરધર્મો વિધર્મો વા. જ્યાં સુધી તમે આવા દેહાભિમાનથી ગ્રસ્ત છો કે તમારાથી તમારામાં ધૈર્ય નથી, તમારામાં ક્ષમાની વૃત્તિ નથી, તમારામાં દમની વૃત્તિ નથી, અચૌર્યની વૃત્તિ નથી, શુચિતાની વૃત્તિ નથી, શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યો છે કે માટી અને જલથી થતી શુદ્ધિ સાચી શુદ્ધિ નથી. સાચી શુદ્ધિ તો અર્થ શૌચમ પરમ શૌચમ, અર્થ શુચિતા જ સૌથી સાચી શુચિતા. અને અર્થ શુચિ ક્યારે થાય, ધન ક્યારે શુદ્ધ કહેવાય, કે તમારી જે આજીવિકા શાસ્ત્ર મુજબ નિર્ધારિત હોય તે મુજબ તમે કમાવતા હોવ તો ધન શુદ્ધ છે, નહીં તો ધન અશુદ્ધ કહેવાય. એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ વૃત્તિથી ઉપદેશ વૃત્તિથી ધન કમાય તો એ શુદ્ધ ધન છે, અને દેવારાધનથી જો એ ધન કમાય તો દેવારાધનથી ધન કમાવવું બ્રાહ્મણ માટે ચાંડાલ વૃત્તિ છે શાસ્ત્ર મુજબ. એક મહારાષ્ટ્રીએ મને પૂછ્યું એક દિવસે કે અમારે અવારનવાર અમેરિકા ઇંગ્લેન્ડ જવું પડે છે અને ત્યાં લોકો પૂછે છે કે સૂતક અને પિંડરું કેટલો પાલવો. મેં કહ્યું પ્રભુ, પણ સૂતક પિંડરું તો જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાર વર્ણને પ્રાપ્ત છે, પછી તો સૂતક પિંડરું પ્રાપ્ત નથી. ઘોડાનો કે ગાયનો વાછરડો મળી જાય તો ગાય વાછરડાને સૂતક લાગે છે, ઘોડા ગાયને નથી લાગતું. એમ ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ક્યાંથી હોય તે એમને સૂતક પિંડરું લાગે. એમણે કહ્યું, ના ના એવું નથી, આપણે અહીંયાથી જે ગયા, જે બ્રાહ્મણ ગયા હોય તે બ્રાહ્મણ હશે, જે ક્ષત્રિય ગયા હોય તે ક્ષત્રિય હશે, જે વૈશ્ય ગયા હશે તે વૈશ્ય હશે, શુદ્ર ગયા હશે શુદ્ર હશે. પછી મારી ધીરજ ખૂટી ગઈ એટલે મેં હળવેથી કહ્યું કે તો પ્રભુ આપણે બ્રાહ્મણ છીએ અને દેવતાની સેવાથી પૈસા કમાવવું એ તો ચાંડાલ વૃત્તિ છે, તો આપણે કેટલા દિવસનો સૂતક પાલવો, 10 દિવસનો કે કેમ કે ખરેખર ચાંડાલ વૃત્તિ જો આપણે કરતા હોઈએ તો જેને સૂતક હોય તે આપણને અડે તો છોવાઈ જાય, અભડાઈ જાય. દાખલા તરીકે મને સૂતક છે અને કોઈ મને સૂતક છે અને તમને સૂતક નથી, હું ભલે બ્રાહ્મણ હોઉં, તમે ભલે વાણિયા હો કે પટેલ હો, પણ મને સૂતક છે અને તમે મને અડો તો તમે અભડાઈ જાઓ. પણ જેને ચાંડાલ વૃત્તિ કરતો હોય, જે ચાંડાલ હોય, ચાંડાલ એટલે જાનવરના ખાલ ખેંચીને વેચતો હોય મરેલા જાનવરની, તે ચાંડાલ વૃત્તિ શાસ્ત્ર કહે છે. પોતાના માથે બિરાજતા પ્રભુના નામે પૈસાની ઉઘરાણી કરનારને, તો જો ગોસ્વામી બાલકો પોતાના માથે બિરાજતા ઠાકોરજીના નામે પૈસાની ઉઘરાણી કરતા હોય તો એ તો ચાંડાલ વૃત્તિ થઈ ગઈ. તો આપણને કોઈ શુદ્ર પણ અડે ને તો એ છોવાઈ અભડાઈ જાય શાસ્ત્ર મુજબ, તો આપણે કેટલો સૂતક પાલવો. એટલે પછી એમણે બહુ મજેદાર વાત કરી, બસ બસ બસ હવે વધારે ચર્ચા આપણે નથી કરવાની, આટલી ગણિત થઈ ગઈ. મેં કીધું બંધ કરો, આ ચર્ચામાં લાભ જ નથી, આ ચર્ચા એટલી ખોટી છે. કેમ કે જ્યારે આપણે શુદ્ધ નથી ત્યારે આપણે કોને શુદ્ધિનો વિધાન કરી શકીએ? શુદ્ધિનો વિધાન કોણ કરી શકે જે શુદ્ધ હોય? જે સફેદ રંગ હોય એને ડાગ લાગે, જે ખાખી રંગ હોય એના ઉપર માટીનો ડાગ નથી લાગતો. આ રંગ જ બદલાઈ ગયો છે આખો. જો અમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રથી પણ નીચે જઈને ચાંડાલ વૃત્તિ કરતા હોઈએ તો લોકો અમારા ચરણસ્પર્શ કરે તો અભડાઈ જાય, એ સ્થિતિ છે આજે. અને એમાં તમે જિમ્મેવાર છો બધા, અમને આવો અસ્પૃશ્ય બનાવવામાં. શા માટે તમે જિમ્મેવાર છો? કેમ કે અમે માગતા હોઈએ અને તમે આપો છો. તમે જો ના આપો તો અમે ન અભડાઈએ, શુદ્ધ રહીએ, મહાપ્રભુજીના વંશજ રહીએ, બ્રાહ્મણ રહીએ. તમે આપીને અમને અભડાવી દો છો, ચાંડાલ વૃત્તિના બનાવી દો છો. એટલે અપરસ છોવાઈ ગઈ, મરજાત બધી મેન તૂટી ગઈ. આ મરજાત તોડવાનો ગુનેગાર કોણ, મરજાદી કોણ? તમે. અને મહાપ્રભુજીએ તમારો શું ગુનો કર્યો કે મહાપ્રભુજીના વંશજોને તમે આવી કઠોર સજા આપી રહ્યા છો કે ચાંડાલ બની જાય? મન તો આજ સુધી એ વાત સમજ નથી આવતી ક્યારે પણ, કે મહાપ્રભુજીએ તમારો શું ગુનો કર્યો કે મહાપ્રભુજીના વંશજોને આવી અધોગતિમાં તમે પટકો? એવું મહાપ્રભુજી પ્રત્યે તમને કયો વેર છે એ મને ખુલાસો કરો. શું બગાડ્યું મહાપ્રભુજીએ તમારું? તમને પુષ્ટિમાર્ગ જેવો પુષ્ટિમાર્ગ આપ્યો, શરણાગતિ જેવો દિવ્ય સિદ્ધાંત આપ્યો, સમર્પણ જેવી દિવ્ય જીવન શૈલી આપી, ભગવત સેવાનો અનેરો અધિકાર આપ્યો, ભક્તિને માણવાનો એક મોકળો અભિગમ આપ્યો તમને. આટલું બધું જે મહાપ્રભુએ આપણને આપ્યો એના વંશજોને તમે આવી અધોગતિમાં, ખાડામાં તમે ધકેલો, તો તમારું મહાપ્રભુજીએ શું બગાડ્યું કે તમે મહાપ્રભુજીના વંશજોનો આવો બગાડ કરવા માગો છો? શાંત ચિત્તથી એક વખતે એ વિચારો, બધો ધર્મ સંકટ દૂર થઈ જશે. તમે નહીં સપોર્ટ કરો, કાલે અમે તમને એમ કહીએ કે તમે મને AK-47 આપો તો તમે આપશો અમને? કાલે હું તમને કહું કે મને પોઈઝન આપો તો તમે આપશો મને? જો કદાચ તમે AK-47 કે પોઈઝન મને આપો તો આ ફક્ત દેહ મરશે, આત્મા નહીં મરે, આત્મા અજર અમર છે. પણ જો મહાપ્રભુજી એમ કહેતા હોય કે મેરો વહે કે દેવ દ્રવ્ય ખાયગો સો પતિત વહે જાયગો મેરો નાહી કહાવેગો, તો અમે મહાપ્રભુજીની દૃષ્ટિથી પતિત થઈ રહ્યા છે, તેમાં તમે અમને પતિતતા ખાડામાં તમે અમને ધકેલી રહ્યા છો. એવું મહાપ્રભુજીએ તમારું શું બગાડ્યું કે તમે અમારો આટલો બગાડ કરવા માગો છો? એ તમારે એક વખતે શાંતચિત્તથી વિચારવાની જરૂરત છે. એક વખતે શાંતચિત્તથી વિચારશો, તમને મહાપ્રભુજી સાચો માર્ગ પુષ્ટિનો, શરણાગતિનો, સમર્પણનો, સેવાનો, ભક્તિનો દેખાડશે, દેખાડશે, દેખાડશે જ, કેમ કે તમારો છે, તમે એમના છો. તમને કોઈક ધર્મ સંકટ ઊભું થઈ ગયો છે, તેના કારણે તમને આવી કમજોરી આવી ગઈ છે કે બાલક કહે તે સાચું પણ મહાપ્રભુજી કહે તે ખોટું. પણ બાલક કોનો બાલક? મહાપ્રભુજીનો બાલક કે શૈતાનનો બાલક? એ તો આપણે વિચારવું પડશે ને. જો મહાપ્રભુજીની બાલકની આજ્ઞા જો આપણને માન્ય હોય તો મહાપ્રભુજીની આજ્ઞા પહેલાં માન્ય થવી જોઈએ, પછી મહાપ્રભુજીના બાલકની આજ્ઞા માન્ય થવી જોઈએ. મહાપ્રભુજીના વચન શું છે એ આપણે પહેલાં વિચારવું જોઈએ, પછી મહાપ્રભુજીના બાલકના વચનનો વિચાર કરવો જોઈએ. મહાપ્રભુજીએ તમારું કાંઈ નથી બગાડ્યું, બધું જ આપ્યું છે. મહાપ્રભુજી જ્યારે તમને ઠાકોરજી પધરાવી આપતા હતા વૈષ્ણવોને, ત્યારે એક વચન સાથે, એક ઉદ્ગાર સાથે, આત્મીય ઉદ્ગાર સાથે તમને ઠાકોરજી પધરાવી આપતા હતા કે મેરો સર્વસ્વ મેં તોકો સોંપ રહ્યો હું, ઇનકો તું અપનો સર્વસ્વ કરી જાન્યો. વાર્તા વાંચો, એક નહીં અનેક વાર્તાઓમાં મહાપ્રભુજીએ ચોખ્ખો એ વિધાન કર્યું છે કે વૈષ્ણવોના ઘરે બિરાજતો ઠાકોરજી વૈષ્ણવોનો સર્વસ્વ હોવો જોઈએ, સર્વસ્વ હોવો જોઈએ. તમે તમારે માથે બિરાજતા ઠાકોરજીને સર્વસ્વ નથી માનતા અને અમારા ઠાકોરજીના તમે મનોરથી બની ગયા. ખરેખર લજ્જાની વાત છે. આ તો થાય કેવી રીતે આવો અનિતિ ભર્યો કામ તમારાથી? અને કદાચ તમને કોઈક અનિતિની આવી પ્રેરણા મળતી હોય તો મળતી હોય, પણ મહાપ્રભુજીએ તમારું શું બગાડ્યું કે તમે મહાપ્રભુજીના વંશજોને આવા અધો ગતિના ખાડામાં તમે ધક્કો મારીને પટકી રહ્યા છો? જો તમે મહાપ્રભુજીની ગલામાં કંઠી પહેરતા હો તો થોડીક તો એની લજ્જા તમને આવવી જોઈએ. બસ મારો મુદ્દો એટલો છે. તમારો બધો ધર્મ સંકટ મટી જશે, હમણાં મટી જાય, આ ક્ષણે. જો આ કંઠીની તમને લાજ આવતી હોય તો. આપણને એ કંઠીની લાજ નથી રહી ગઈ. જે કંઠી મહાપ્રભુજીએ આપણા ગલામાં આપી છે એ કંઠીની આપણને લાજ રહી નથી રહી ગઈ. જે મહાપ્રભુજીએ આપણને આપણા માથે સર્વસ્વ પધરાવી આપ્યા છે પોતાના, કે મેં તો કો આપનો સર્વસ્વ પધરાવ્યો હું, એ આપણા સર્વસ્વની આપણને લાજ નથી રહી ગઈ, એનો આપણને આત્મગૌરવ નથી રહી ગયો, તેથી તમે મહાપ્રભુજીના વંશજોને આવા ખાડામાં ધકેલી રહ્યા છો. એટલે તમે દૃઢ પ્રતિજ્ઞ થાઓ કે આવો પાપ તમે કોઈ દિવસે નહીં કરો, મહાપ્રભુજીના વંશજોનો તમે આવા ખાડામાં નહીં ધકેલો. બાળકો કાંઈ પણ બાલભાવથી આજ્ઞા કરે એ તો રજોબાઈ ક્ષત્રાણીનો તમારામાં તેજ હોવો જોઈએ કે જ્યારે આપ ક્રોધિત થઈને આજ્ઞા કરો છો ત્યારે પુષ્ટિ માર્ગી આજ્ઞા નથી, પ્રવાહ માર્ગી આજ્ઞા છે, તેથી હું નથી માનતી. એટલું તમારામાં પણ રજોબાઈમાં જો મહાપ્રભુજીને કહેવાની સામર્થ્ય હોય તો તમે રજોબાઈના પ્રતિનિધિ કેમ નથી થતા? તમારે ઘેર કોઈ બીજો બિરાજે છે? તમારે ઘેર પણ એ જ બિરાજે છે જે અમારે ઘેર બિરાજે છે, એ બીજો તો નથી બિરાજતો પુરુષોત્તમ તરીકે. તો તમારે ત્યાં ક્યાંય કયા અર્થમાં ઓછો પર પ્રભુ બિરાજી રહ્યો છે? મહાપ્રભુજીનો સર્વસ્વ તમારા માથે બિરાજી રહ્યો છે. મહાપ્રભુજીએ પોતાના સર્વસ્વની વહેંચણી પોતાની બંને જાતની સૃષ્ટિને કરી છે. આ તરફ ગુસાઈજીને ઠાકુરજી પધરાવી આપ્યા છે તો તે તરફ બધા વૈષ્ણવોને પોતાના નિધિ સ્વરૂપ પધરાવી આપ્યા છે, અને દરેકને એ જ વસ્તુ કહીને પધરાવી આપ્યા છે કે મેરો સર્વસ્વ તો કો પધરાઈ રહ્યો હું. એ ઠાકુરજીને તમે તમારા માથે બિરાજતા ઠાકુરજીને તમારો સર્વસ્વ ગણો. બધો ધર્મ સંકટ તમારો હમણાં હમણાં ને હમણાં જ